શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ 4 અધ્યાય 86 બ્રહ્માંડ પુરાણનો પરિચય સંક્ષિપ્ત વિષય સૂચિ પુરાણ પરંપરા તેના પાઠ શ્રવણ તથા દાનનું ફળ બ્રહ્માજી કહે છે હે વત્સ સાંભળો હવે હું બ્રહ્માંડ પુરાણનું વર્ણન કરું છું જે ભવિષ્ય કલ્પોની કથાથી યુક્ત 12,000 શ્લોકોથી પરિપૂર્ણ છે આના 4 પાદ છે પ્રથમ પ્રક્રિયાપાદ બીજો અનુષંગપાદ ત્રીજો ઉપોદઘાતપાદ અને ચોથો ઉપસંહારપાદ છે શરૂઆતના 2 પાદોનો પૂર્વ ભાગ કહ્યા છે ત્રીજો પાદ જ મધ્યમ ભાગ છે અને ચોથો પાદ ઉત્તર ભાગ માનવામાં આવ્યો છે પૂર્વ ભાગના પ્રક્રિયાપાદમાં પ્રથમ કર્તવ્યનો ઉપદેશ નૈમિષનું આખ્યાન હિરણ્યગર્ભની ઉત્પત્તિ અને લોકરચના વગેરે વિષયોનું વર્ણન છે હે નારદ આ પૂર્વ ભાગોનો પ્રથમ પાદ પ્રક્રિયાપાદ છે હવે બીજા પાદનું વર્ણન સાંભળો આમાં કલ્પ તથા મન્વંતરનું વર્ણન છે ત્યાર પછી લોકજ્ઞાન માનુષી સૃષ્ટિનું કથન રુદ્ર સૃષ્ટિ વર્ણન મહાદેવ વિભૂતિ ઋષિસર્ગ અગ્નિ વિજય કાલ સદભાવનું વર્ણન પ્રિયવ્રતના વંશનો પરિચય પૃથ્વીની લંબાઈનો વિસ્તાર ભારત વર્ષનું વર્ણન ત્યાર પછી બીજા ખંડોનું વર્ણન જંબુ વગેરે 7 દ્વીપોનો પરિચય નીચેના લોક પાતાલોનું વર્ણન ભૂર્ભુવઃ વગેરે ઉપરના લોકનું વર્ણન ગ્રહોની ગતિનું નિરૂપણ આદિત્ય વ્યૂહનું કથન દેવગ્રહોનું વર્ણન ભગવાન શિવનું નીલકંઠ સંજ્ઞા થવાનું કથન મહાદેવજીનો વૈભવ અમાવસ્યાનું વર્ણન યુગતત્વ નિરૂપણ યજ્ઞ પ્રવર્તન અંતિમ 2 યુગોનું કાર્ય યુગ અનુસાર પ્રજાનું લક્ષણ ઋષિપ્રવર વર્ણન વેદવ્યસન વર્ણન સ્વયંભૂ મન્વંતરનું નિરૂપણ બાકીના મન્વંતરનું કથન પૃથ્વીનું દોહન ચાક્ષુષ અને વર્તમાન મન્વંતરની ઉત્પત્તિનું વર્ણન છે આ પ્રમાણે આ પૂર્વભાગનો બીજો પાદ એટલે ચરણ કહેવામાં આવ્યો છે હવે મધ્યભાગના ઉપોદઘાત પાદમાં વર્ણિત વિષયો કહેવામાં આવે છે આમાં પ્રથમ સપ્તઋષિનું વર્ણન પ્રજાપતિ વંશનું નિરૂપણ તેનાથી દેવતાઓ વગેરેની ઉત્પત્તિ ત્યાર પછી વિજયની અભિલાષા અને મૃદગણોનો ઉત્પત્તિનું કથન છે કશ્યપના સંતાનોનું વર્ણન ઋષિવંશનું નિરૂપણ પિતૃકલ્પનું કથન શ્રાદ્ધકલ્પનું વર્ણન વૈવસ્વત મનુની ઉત્પત્તિ તેમની સૃષ્ટિ મનુપુત્રોનો વંશ ગાંધર્વનું નિરૂપણ ઈશ્વાકુ વંશનું વર્ણન મહાત્મા અત્રિના વંશનું કથન અમાવસુના વંશનું વર્ણન રજીનું અદ્ભુત ચરિત્ર ઇયાતિ ચરિત્ર યદુવંશનું નિરૂપણ કાર્તવીર્યનું ચરિત્ર પરશુરામ ચરિત્ર વૃષ્ણિવંશનું વર્ણન સગરની ઉત્પત્તિ ભાર્ગવનું ચરિત્ર કાર્તવીર્યના વધની કથા સગર ચરિત્ર ભાર્ગવ એટલે ઔરની કથા દેવાસુર સંગ્રામની કથા કૃષ્ણ અવતારનું વર્ણન શુક્રાચાર્ય કૃત ઇન્દ્રનું પવિત્ર સ્તોત્ર વિષ્ણુ મહાત્મય કથન બલિના વંશનું નિરૂપણ તથા કલયુગમાં થનારા રાજાઓના ચરિત્ર આ મધ્યભાગનો ત્રીજો ઉપોદઘાત પાદ છે હવે ઉત્તર ભાગના ચોથા ઉપસંહાર પાદનું વર્ણન કરું છું આમાં વૈવસ્વત મન્વંતરની કથા વિસ્તારપૂર્વક જેવી છે તેવી જ આપવામાં આવી છે જે કથા પહેલાં જ કહી દેવામાં આવી છે તે સંક્ષેપમાં કહેવામાં આવી છે ભવિષ્યના મનુઓનું ચરિત્ર પણ કહેવામાં આવ્યું છે ત્યાર પછી કલ્પના પ્રલયનો નિર્દેશ કરવામાં આવ્યો છે કાલમાન બતાવવામાં આવ્યો છે ત્યાર પછી પ્રાપ્ત લક્ષણો મુજબ 14 ભુવનોનું વર્ણન કરવામાં આવ્યું છે પછી વિપરીત કર્મોના આચરણથી નરકોની પ્રાપ્તિનું વર્ણન છે મનોમય પૂરનું આખ્યાન અને પ્રાકૃત પ્રલયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે ત્યાર પછી શિવધામનું વર્ણન છે અને સત્વ વગેરે ગુણોના સંબંધ અનુસાર જીવોની ત્રિવિધ ગતિનું નિરૂપણ કરવામાં આવ્યું છે ત્યારબાદ અન્વય અને વ્યતિરેકની દ્રષ્ટિથી અનિર્વચનીય અને અત્યર્ક પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે આ પ્રમાણે ઉત્તર ભાગ સહિત ઉપસંહાર પાદનું વર્ણન કરવામાં આવ્યું છે હે મરીચે મેં તમને 4 પાદવાળા બ્રહ્માંડ પુરાણનો પરિચય આપ્યો 18મું પુરાણ સારની પણ સારતર વસ્તુ છે આ પુરાણ અનુપમ છે હે માનદ બ્રહ્માંડ પુરાણ જે 400,000 શ્લોકમાં કહેવામાં આવ્યું છે વાસ્તવમાં તેને જ ચિંતનશીલ મુનિઓના ઉપદેશક પરાશર નંદન વ્યાસ મુનિએ 18 ભાગોમાં વિભક્ત કરીને અલગ અલગ કહ્યું છે દીનજનો પર અનુગ્રહ કરનારા ધર્મશીલ મુનિઓએ મારી પાસેથી બધા પુરાણ સાંભળીને તેમનું સંપૂર્ણ લોકોને માટે પ્રકાશન કર્યું છે પૂર્વકાલમાં મેં વશિષ્ઠને આ પુરાણનો ઉપદેશ કર્યો હતો વશિષ્ઠ શક્તિનંદન પરાસરને અને પરાસરે જાતુકર્ણ્યને આ પુરાણ સંભળાવ્યું. પછી જાતુકર્ણ્ય પાસેથી વાયુદેવના મુખેથી પ્રગટ થયેલા ઉત્તમ પુરાણને પ્રાપ્ત કરીને વ્યાસદેવે પ્રમાણભૂત માન્યો અને આ લોકમાંનો પ્રચાર કર્યો. હે વત્સ, જે એકાગ્ર ચિત્તે આ પુરાણનું પઠન શ્રવણ કરે છે તે આ લોકમાં સંપૂર્ણ પાપોનો નાશ કરીને અનામય લોકમાં જાય છે. જે આ પુરાણને લખીને સોનાના સિંહાસન પર મૂકીને વસ્ત્રથી આચ્છાદિત કરીને બ્રાહ્મણને દાન કરે છે તે બ્રહ્માજીના લોકમાં જાય છે, એમાં શંકા નથી. હે મરીચે, મેં તમને 18 પુરાણ જે સંક્ષેપમાં કહ્યા છે તેમને વિસ્તારથી સાંભળવા જોઈએ. જે શ્રેષ્ઠ મનુષ્ય 18 પુરાણોનું વિધિપૂર્વક પઠન શ્રવણ કરે છે તેનો પુનર્જન્મ થતો નથી. મેં જે કહ્યું છે તે પુરાણોનો સારરૂપ છે. પુરાણોનું ફળ ચાહનારા પુરુષે આનું નિત્ય અધ્યયન કરવું જોઈએ. જે દંભી, પાપી, દેવતા અને ગુરુ નિંદક, સાધુ મહાત્માનો દ્વેષ કરનારા અને સઠ છે તેના પુરાણનો ઉપદેશ કદી આપવો નહીં. જે શાંત મનને વશ રાખનારા, સેવાપરાયણ, દ્વેષરહિત તથા પવિત્ર હોય તેવા શ્રેષ્ઠ વૈષ્ણવને જ આનો ઉપદેશ આપવો જોઈએ. અધ્યાય 86 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.